અંતિમ શરીર પ્રતિષ્ઠિત આપવામાં આવે, પાંચ ઇન્દ્રિયો માં બામ બધું જ પ્રતિષ્ઠિત આપવામાં આવે, સૂક્ષ્મ શરીર એમાં ના આવે. માનેલ આત્મા છે, બધું પ્રતિષ્ઠિત આત્મા છે. ખરાબ થઈ જાય માનેલો આત્મા આવ્યો બીજી વાત કેટલી આવી મારી જોડે બેઠી કોઈ ગપ્પા મારો તમે ગરબા જુઓ તો મારી જોડે બેઠી હવે એવું કરી આપો, આવો ભાવે ના આવે, આવો ભાવે ના આવે એવું કરી આપો મને. લાગે પડી જશે તારે, તારે પોતાને લાગે લાગે પડી જશે પૂછવા છે ને લોકલ મંત્ર મંત્ર બોલે છે હે તમારે તમને કહ્યું હોય તો ના બોલો કારણ કે તમારે તો ડેવલપ થયેલો માણસ મંત્ર મંત્ર ભૂલી જાય શું કહ્યું ડેવલપ થયેલા મંત્ર મંત્ર યાદ ના રહે જરૂર શું શીખે છે પછી પૂછે ભાવજી કદાચ મંત્ર બોલ્યા છે ના બોલે તો બોલા આપડે પેલા આમાં 1000 બોલાવ આપડે જે વંદના માં છે ને સાંજે બોલાવે છે ને તમે એમ કે 1000 બોલાવાનો રાખો બધા ઘેર બોલતા જ હોય છે બધા ઘેર બોલતા જ હોય છે શ્રીમંત્ર એમાં ટાઈમ અને પેલી આરતી આપવાની સિસ્ટમ બંધ કરવા જઈશ આરતી આપવાની પ્રથા બંધ કરવા જોઈએ તો આરતી ઉતારે પછી આપવાની જરૂર નહીં કઈ કઈ ઘણી ઘણી જગ્યાએ નથી આપતી આરતી ઉતારે પછી આપવાની જરૂર નહીં આપવાની ટાઈમ બચી જાય ને અને 1000 બધા ઘેર તો 50 વાર બોલતા હોય બઉ કાળું દેવું આગવાનું છે રસ્તા બધા કરવા બઉ કાળું દેવું કરવાનું પણ લોકો માં પછી અકરાય છે પણ મોડું થઈ જાય છે ઘેર જવાનું હમસા પાણી બેસી નથી આરતી ને શ્રીમંત્ર માં પોણો કલાક પોણો કલાક 1:40 બરાબર એટલે 8 વાગે શરૂ કરી દેવું જોઈએ વહેલું કરીશું બાકી હિસ્કારી છે બધું પોણો કલાક જાય ને એ વધારે હિસ્કારી પદો કરતા વધારે હિસ્કારી છે આપણે હમણાં જ બધું મોડું થાય છે એટલે લોકો ઉઠીને જવા જતા રહે છે થોડા થોડા બહુ મોડું થાય છે એટલે થોડા થોડા લોકો ઉઠીને જતા રહે છે કેટલાય જતા રહે છે આપણે જાણીએ છીએ તારે છે હવે 8 વાગે શરૂ કરીશ તમારે 8 વાગે 12 વાગે થઈ જાય 1000 મને તો મને બધા 10 વાગે બોલા કરી એ મંત્ર ના આરતી થી 1:15 થાય તે ગુંઠાણું થઈ જાય ગુંઠાણ ગુંઠાણું છે તે એમાં પદો વસ્તુ જુદી છે ને આ જુદી વસ્તુ પદો છે ફાયદા કરે વસ્તુ બહુ મોટી ફાયદા કરે આ દરેક ફાયદા કરે છે બધું પણ ખોટ બધી પાર બની તે નફો વધે નહીં જો ના રામ તો નફો નથી વધે હજી વધે નથી બધું તો થતો નથી જેટલો જોઈએ એવો નફો નથી થતા હે જેટલો જોઈએ એવો નફો નથી બેંકમાં જમે થતો નથી પાછી ખોટમાં જતો રહે તને એને ખોટ નહીં હોય પાછી આપ જાણો છો મને ખબર નથી આપ બધું જાણો જ છો ના પણ ત્યાં નફો છે જમે થાય છે લાગે છે થાય છે. હવે થાય છે ખરે જો મારી મારી ભવ્ય પરિણામ જો સરસ હોય ને એક કલાક નું જ ધરમ છે મારે. જ્ઞાની કોઈ વાત કરીએ તો ભાઈ આ સામાન્ય શાકભાજી છે જોડે રોજો કશું કરવા હોય એ કલાક નો જ જરૂર છે. આ બધો માલ બધો આ જે કર્યું ખરો ને એને એને બધું એ થઈ ગયું ખોટો તોડવા માટે બે કલાક ની જરૂર જ્ઞાની ખાલી હાથ બહુ થઈ ગયું ખોટી બધી નફો દેખાય છે. દાદા આપને તે દિવસે તે દિવસે આપણે કઈ કહેતા હતા કે જમાનિયામાં કઈ રીચ પોઈન્ટ હોય છે. એ રીચ પોઈન્ટ શું રીચ પોઈન્ટ હોય છે કઈ એવું કહેતા હતા આપણે તે દિવસે સત્સંગમાં. રીચ પોઈન્ટ એટલે આપણે આ છાપરું તો છે ને આમ છે હા આમ છાપરા હોય છે ને પહોંચે તો ત્યાં બધી શક્યતા ખરી કઈ પડવાની એવું કેતા હતા. પડવાની કઈ શક્યતા ખરી એવું કેતા હતા કઈ દરેક વસ્તુ નું ઉદયાસ હોય દરેક વસ્તુ નું ઉદયાસ હોય બઉ ઉદયાસ દરેક વસ્તુ કર્મ ભર્મ બધી ઉદયસ્ત હોય છે. એમાં જે સેન્ટરમાં હોય એ તે ઉદય થાય ત્યારે નીચે હોય અને અસ્ત થાય ત્યાં નીચે હોય અમુક લેવલે અને વચ્ચે બહુ ટોપ ઉપર જાય રીત પર આ સૂર્યના તડકો વચ્ચે બરોબર ઊંચે જાય છે ને એવું દરેક એ રીતે રીત પોઈન્ટ ઉપર પહોંચે દરેક કાળમાં રીત પોઈન્ટ ઉપર પહોંચે પછી રીત પોઈન્ટ ઉતરી જાય છે. એને જેવા જેવા આજુબાજુ વાક્ય ઉપર આધાર રાખે છે એ રીતે યુઝ કરવો છે. દીપક મેં એડજસ્ટમેન્ટ માટે કહ્યું હતું કે જયારે યુવાનીમાં રીત પોઈન્ટ પર હોય ત્યારે જાગૃતિ રાખી એના માટે અમે તો બધું અમારી બધું હાથી રહી લઈએ પણ એ પોતે જો કદી એનો કઈ મન ફેરભર થાય ને તો પછી ઉપાય નથી. ઊંચું જઈ કાલે નીચું જઈ માલકીની હોય દરવાજો ને સ્ત્રી સ્ત્રી પુરુષ માલકી નું હોય દરવાજો ને હક નું હક કોને કેવાય જેના જોડે આપણે પરણીએ કે જેના જોડે એ હોય એને મારા આખો સમાજ કબૂલ કરે ધ્યાનમાં શું આવે તમે કબૂલ કરો ને એની હતી સ્ત્રી કહેવાય એવું બધા કબૂલ કરે એ જાય છે હકની બધા કબૂલ કરશે બધા મારવા ફરી મારો કે છે મારે કરે હા દ્રષ્ટિ છે દ્રષ્ટિ કોઈ કોઈ જાત જાતિ લોકો ની હોય છે તારી તારી દ્રષ્ટિ સીધી હોય તો પેલી ખેંચી લે પેલી દ્રષ્ટિ તારી બધી જાતના લોકો વિષય બંધ થયા પછી વિષય જ ના હોય ના આવે ના હોય જાગૃત એવી જાય વિષય એમનાથી જાય છેલ્લો વિષય એક હક નો વિષય પણ છૂટે ક્યારે જાગૃતિ જાગૃતિ ક્યાં હોય જાગૃતિ કરો નામ કહેવાય તો સ્ત્રી કે પુરુષ જોતા જ કરો કપડા સાથે નાગો દેખાય કેવું ફર્સ્ટ વિઝન નાગો દેખાય સેકન્ડ વિઝન ચામડી ફસી ગયેલી દેખાય અને થર્ડ વિઝન માં અંદર બધા અંદર બધું ચૂંટાઈ ગયેલું બધો માલ હોય એવું દેખાય આ ટાઈમ વિઝન એટા ટાઈમ એટલે મિનિટ ની અંદર થઈ જાય હવે એટલી જાગૃતિ હોય ત્યારે આ થયેલું સ્ટેશન પહોંચાડે આખા દુનિયામાં બસ માસ હોય ને એવું બધું સમસ્યા નથી હોતા બસો ખાના હોય એવું સમસ્યા નથી હોતા પોતે દેહદારી થઈ પૂરવાનો બધું લઈને આવ્યા રસ્તામાં, પણ આવી સાથે શું કર્યું? આ જાગૃતિ કોઈને હોય નહી. આ તમને એવી જો જાગૃતિ સ્ત્રી ને પછી હરી શકે જ નહીં. મળ કુંડી ના બધું ભરતું દેખાય. કેવું એ જાગૃતિ ના હોય ને? એમાં એક અંશ ના હોય, એક અંશ 100% નહીં, પણ એક અંશ ના જાગૃતિ. સાહેબ તો જુદા એમ જ કહે કે આવું તો હું અભૂત કર્યું છે. આને જાગૃતિ આવી જાગૃતિ હતી શીખવ કે છે, કારણ કે હું જ છું એમ છું. પછી એમની જાગૃતિ જાય જ નહીં. વધારે સાયન્ટિસ્ટ હોય કે બધા માણસ શાસ્ત્રી એ જાગૃતિ ના આવે. આઈન્સ્ટીને એ જાગૃતિ ના આવે. એ લાઈન પર વિચારી જ ના આવે. જાગૃતિ નથી આવે હે? એ લાઈન પર વિચાર જ ના હોય ને? વિચાર ના આવે. આ બાજુ વિચાર જાય ને અભૂત ના હોય ને? એને બોલું છે પછી એનું કઈ કુદર આવી જાય. જ્ઞાન પછી, જ્ઞાન પછી થોડાક મહાત્મા ને એવું થઈ ગયું હોય, આપના જ્ઞાન પછી અને આ જાણ્યા પછી એવું થઈ ગયું હોય કેટલાક થોડાક મહાત્માઓને? થોડું થોડું પ્રમાણમાં થયું હોય, પણ વધારે ના થાય ને. જ્યાં સુધી એ પ્રયોગ છે ત્યાં સુધી એ જાગ્રત છે એવું ના કહેવાય. અને જો જાગ્રત છે તો કાદો મને ચાલે નહીં. કાદો નહીં, અઠવાડિયામાં આ ચાલે જ નહીં. જાગ્રત નથી, જે બંધ છે. શું છે એટલે રસ્તા ને એને બતાવ્યા રસ્તા રસ્તા દેખાયા હતા. આર પાર નીકળી જાય બને એ રસ્તે જાય તો નહીં તો કેટલી ખોલ જશે, થોડું ડબી જશે, વખતે જ્ઞાન પાછું ઉતરી જશે, પાછું આવશે. થોડું ઓછું આવે આખું થી ના લાગી લીધે, પણ આધાર તો બહુ તો આપણું બધું આ વિઝન હવે દેખાય. કોઈને ના હોય, કારણ કે આ શરીરનો વિચાર જ ના હોય. આ બાજુ આ તો હું જ છું, બસ હું જ છું. એટલે દોસ્ત તેથી નહીં દેખાતા ને લોકો જાગૃતિ ને જાગૃતિ ઘણી નથી. આને કેલ્ક્યુલ તો નથી લીધું નથી. કોઈ આ બાજુ વિચાર ના કરે ને? આ બાજુ વિચાર બિલકુલ હોય છે ને? પોતાને ગમતું ના હોય, કંટાળીને ભોગવતો જેમ ભૂખ લાગી હોય એને ખાવું પડે, ભાવતું ના હોય તો પણ ખાય સાથે. શું કહ્યું? ખબર પડતું પણ તે કંટાળી નો ભોગવટો હોય, પેલો રાજી ખુશી નો ભોગવટો હોય, એ બહુ બહુ જ મૂર્ખા પૂર્વક ભોગવતા હોય. એ ભોગવટા તો બધી અને ટેપ બધો, પણ પેલો ભોગવટો બિલકુલ કંટાળા કરેલો ભોગવટો જ નથી ને, આનો બેમાન પણ આને વિચાર તો ચાલુ થઈ જાય ને, એ તો ના થાય, હવે ના થાય, હવે કેસરિયા ભી થયા, હવે દાદા ને સમજો પણ દાદા વિચારવાનું ખબર નહીં, પણ આપણે કેસરિયા ભી ભલે થયા પણ આપણે એમાં નિજતા કેમ ચાલે, જાગૃતિ આવી ગઈ. આ તો સાંભળે પેલા રંધન સાથે કહ્યું, મેં પહેલી વખત જાગૃતિ અને જાગૃતિ કહેવાય છે એવું જાણ્યું, આવું તો હોય જ નહીં કે આ હોય, આ વખત આગળ ખસાય નહીં, જ્ઞાની થવું એટલે કે જે રીતે લાડવા થવા કે નથી, આ જાગૃતિ છે, સંપૂર્ણ જાગૃતિ આવી પડે છે, કાણી નહીં સમય નહીં છે. ભગવટા બે પ્રકારના હોય છે, ઈચ્છાપૂર્વક એક ઈચ્છા ના હોય તો કર્મ ના ઉદય, જો ઉદયકર્મ પૂરું ના થયું હોય શું થાય, ઉદયકર્મ પૂરું થાય ત્યારે જશે, પણ ત્યાં સુધી પોતાને અણગમો ઉત્પન્ન થયા કરે, જો નાનપણ જલન જેવું થાય ના, ખુબ વલુરિયા પછી જલન થાય, હા વલોડ્યા પછી પેલા તો અને વલોડથી કદાચ આપણે કઈ રહ્યા બંધરાય બંધરાય કે ના એવો વિષય એવો છે, શું છે દરાજ વલો ને એવો વિષય પછી કદાચ લાઈ ભાઈ બાકી અત્યાર બહુ સારું જ્ઞાન નું, અત્યાર બહુ સારું કપડા લીધે મળી શકે છે, આરિયા થી મળી શકે છે,